શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ બે અધ્યાય 51 તૃતીય ભાગ. શુભાશુભ યોગ લગ્ન કે ચંદ્રમાંથી પંચમ અને સપ્તમ ભાવ જો શુભગ્રહ અને પોતાના સ્વામીથી યુક્ત કે દ્રષ્ટ હોય તો જાતકને તે બંને પુત્ર અને પત્નીનું સુખ સુલભ થાય છે, નહીં તો નહીં. તથા કન્યા લગ્નમાં રવિ અને મીન લગ્નમાં શનિ હોય તો એ બંને પત્નીનો નાશ કરનાર હોય છે. એ જ રીતે પંચમ ભાવ મેષ વૃશ્ચિક સિવાયની રાશિમાં મંગળ હોય તો પુત્રનો નાશ કરનાર થાય છે. જો શુક્રથી કેન્દ્ર એટલે કે 1, 4, 7, 10માં સ્થાન ઉપર પાપગ્રહો હોય અથવા બે પાપગ્રહોની વચ્ચે શુક્ર હોય એમના પર શુભગ્રહોની યોગ કે દ્રષ્ટિ ન હોય તો એ જાતકની પત્નીનું મરણ અગ્નિથી કે પડવાથી થાય છે. લગ્નથી 12 કે 6 ભાવોમાં ચંદ્રમા અને સૂર્ય હોય તો એ સ્ત્રી સહિત, એટલે સારાંશ એ છે કે પુરુષ તો કાણો હોય જ છે, એની પત્ની પણ કાણી જ મળે છે. અહીંયા સ્ત્રી સહિત એક નેત્ર ધરાવતા કાણા પુરુષને જન્મ આપે છે એવું મુનિઓએ કહ્યું છે. લગ્નથી 7મ કે 9મ પર પંચમમાં શુક્ર અને સૂર્ય બંને હોય તો એ જાતકની પત્ની વિકલ અપંગ હોય છે. શનિ લગ્નમાં અને શુક્ર 7મ ભાવમાં રાશિ સંધિ કર્ક ઋષિક મીનના અતિમાંસમાં હોય તો એ જાતક વંધ્યા સ્ત્રીનો પતિ થાય છે. જો પંચમ ભાવ શુભગ્રહથી યુક્ત કે દ્રષ્ટ ન હોય, લગ્નથી 12, 7માં અને લગ્નમાં જો પાપગ્રહ હોય તથા પંચમ ભાવમાં શિણ ચંદ્રમાં સ્થિત હોય તો એ પુરુષ પુત્ર અને પત્ની વિહોણો હોય છે. શનિના વર્ગ રાશિ નવાંશમાં શુક્ર 7મ ભાવમાં હોય અને શનિથી દ્રષ્ટ હોય તો એ જાતક પરસ્ત્રીમાં આસક્ત થાય છે. જો એ બંને શનિ અને શુક્ર ચંદ્રમાની સાથે હોય તો એ સ્વયં પરસ્ત્રીમાં આસક્ત થાય છે અને એની પત્ની પરપુરુષમાં આસક્ત થાય છે. શુક્ર અને ચંદ્રમા બંને 7મ ભાવમાં હોય તો જાતક સ્ત્રીવિહોણો અથવા પુત્રવિહોણો થાય છે. પુરુષ અને સ્ત્રી ગ્રહો 7મ ભાવમાં હોય અને એમના પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો પતિ પત્ની બંને પરિણતાંગ એટલે પૂરું આયુ ભોગવીને વૃદ્ધાવસ્થા સુધી જીવનારા હોય છે. 10મ, 7મ અને ચતુર્થ ભાવમાં ક્રમ અનુસાર ચંદ્રમા શુક્ર અને પાપ ગ્રહો હોય તો જાતક વંશનો નાશક બને છે, અર્થાત એનો વંશ નષ્ટ થઈ જાય છે. બુધ જે દ્રષ્કાણમાં હોય એના પર જો કેન્દ્ર સ્થિત શનિની દ્રષ્ટિ હોય તો જાતક શિલ્પકળામાં કુશળ થાય છે. શુક્ર શનિના નવમાંશમાં થઈને 12મા ભાવમાં સ્થિત હોય તો જાતક દાસીનો પુત્ર થાય છે. સૂર્ય અને ચંદ્રમા બંને 7મ ભાવમાં રહીને શનિથી દ્રષ્ટ હોય તો જાતક નીચ સ્વભાવનો થાય છે. શુક્ર અને મંગળ બંને 7મ ભાવમાં સ્થિત હોય અને એમના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો જાતક વાતરોગી થાય છે. કર્ક કે વૃશ્ચિકના નવમાંશમાં સ્થિત ચંદ્રમા જો પાપગ્રહથી યુક્ત હોય તો બાળક ગુપ્તરોગથી ગ્રહિત હોય છે. ચંદ્રમા જો પાપગ્રહોની વચ્ચે રહીને લગ્નમાં સ્થિત હોય તો જન્મેલું શિશુ કુષ્ઠરોગી હોય છે. ચંદ્રમા 10મ ભાવમાં, મંગળ 7મ ભાવમાં અને શનિ જો વેશ્ય એટલે સૂર્યથી દ્વિતીય સ્થાનમાં હોય તો જાતક વિકલાંગ થાય છે. સૂર્ય અને ચંદ્રમા બંને પરસ્પર નવમાંશમાં હોય તો બાળક શૂળરોગી થાય છે. જો બંને કોઈ એક જ સ્થાનમાં હોય તો કૃષ્ણલક્ષણ શરીર થાય છે. જો સૂર્ય, ચંદ્રમા, મંગળ અને શનિ એ ચારેય ક્રમાનુસાર 8, 6, 2, 12 ભાવોમાં સ્થિત હોય તો એમાંથી જે બળવાન હોય એ ગ્રહના દોષ કફપિત્ત અને વાત સંબંધી વિકારથી જાતક નેત્ર વિહોણો થાય છે. જો 9, 11, 3, 5 એ ભાવોમાં પાપગ્રહ હોય તથા એમના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો તેઓ ઉત્પન્ન શિશુ માટે કર્ણરોગ ઉત્પન્ન કરનારા હોય છે. 7મ ભાવમાં સ્થિત પાપગ્રહો જો શુભગ્રહથી દ્રષ્ટ ન હોય તો તેઓ દંતરોગ ઉત્પન્ન કરે છે. લગ્નમાં ગુરુ અને 7મ ભાવમાં શનિ હોય તો જાતક વાતરોગથી પીડિત થાય છે. 4 કે 7 ભાવમાં મંગળ અને લગ્નમાં બૃહસ્પતિ હોય અથવા શનિ લગ્નમાં અને મંગળ 9, 5, 7 ભાવમાં હોય અથવા બુધ સહિત ચંદ્રમા 12 ભાવમાં હોય તો જાતક ઉન્માદ રોગથી પીડિત થાય છે. જો 5, 9, 12 અને 12મા ભાવોમાં પાપગ્રહ હોય તો એ જાતકને બંધન પ્રાપ્ત થાય છે, એને કારાવાસનું કષ્ટ ભોગવવું પડે છે. લગ્નમાં જેવી રાશિ એને અનુકૂળ જ બંધન સમજવું જોઈએ. જેમ કે ચતુષ્પદ રાશિ લગ્ન હોય તો દોરડાથી બંધાયને, દ્વિપદ રાશિ લગ્ન હોય તો બેડીમાં બંધાયને તથા જળચર રાશિ લગ્ન હોય તો બંધન વિના જે એ કારાવાસમાં રહે છે. જો સર્પ શૃંખલા પાસ સંગનક દ્રેષ્કાણ લગ્નમાં હોય તથા એમના પર બળવાન પાપગ્રહની દ્રષ્ટિ હોય તો પણ પૂર્વોક્ત રીતે બંધન પ્રાપ્ત થાય છે. મંડળ એટલે કે પરિવેશ. સંયુક્ત ચંદ્રમાં જો શનિથી યુક્ત અને મંગળ દ્વારા જોવાતો હોય તો જાતક મૃગી એટલે વાયુરોગીથી પીડિત અપ્રિય ભાષી અને ક્ષયરોગથી યુક્ત હોય છે. મંડળ એટલે કે પરિવેશ. યુક્ત ચંદ્રમાં જો દશમ ભાવ સ્થિત સૂર્ય શનિ અને મંગળથી દ્રષ્ટ હોય તો જાતક ભૃત્ય એટલે કે અન્યનો ચાકર થાય છે. એમાં પણ એકથી દ્રષ્ટ હોય તો શ્રેષ્ઠ, બેથી દ્રષ્ટ હોય તો મધ્યમ અને ત્રણેથી દ્રશ્ય હોય તો અધમ ભૃત્ય થાય છે. હવે સ્ત્રી જાતકની વિશેષતા. ઉપર કહેલા પુરુષ જાતકના જે જે ફળ સ્ત્રી જાતકમાં સંભવ હોય તે બધા એવા યોગમાં ઉત્પન્ન સ્ત્રી માત્ર માટે સમજવા જોઈએ, સ્ત્રી માત્ર માટે સમજવા જોઈએ. જે ફળ સ્ત્રીમાં સંભવ હોય એ બધા એના પતિમાં સમજવા જોઈએ. સ્ત્રીના સ્વામીના મૃત્યુનો વિચાર અષ્ટમ ભાવથી, શરીરના શુભાશુભ ફળનો વિચાર લગ્ન અને ચંદ્રમાંથી તથા સૌભાગ્ય અને પતિના સ્વરૂપ ગુણ વિચાર વગેરેનો વિચાર સપ્તમ ભાવથી કરવો જોઈએ. સ્ત્રીના જન્મ સમયમાં લગ્ન અને ચંદ્રમાં બંને સમરાશિ અને સમ નવમાંશ હોય તો એ સ્ત્રી પોતાની પ્રકૃતિ એટલે કે સ્ત્રી સ્વભાવથી યુક્ત હોય છે. જો એ બંને લગ્ન અને ચંદ્રમા પર શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો એ સુશીલતારૂપી આભૂષણથી વિભૂષિત હોય છે. જો એ બંને લગ્ન અને ચંદ્રમાં વિષમ રાશિ અને વિષમ નવમાંશ હોય તો એ સ્ત્રી પુરુષ જેવો આકાર અને સ્વભાવ ધરાવનારી હોય છે. જો એ બંને પાપગ્રહની દ્રષ્ટિ હોય તો એ હોય તો સ્ત્રી પાપ સ્વભાવની અને ગુણવિહોણી હોય છે. લગ્ન અને ચંદ્રમાના આશ્રિત મંગળની રાશિ મેષ વૃશ્ચિકમાં જો મંગળનો ત્રિશાંશ હોય તો એ સ્ત્રી બાલ્યાવસ્થામાં જ દુષ્ટ સ્વભાવની થાય છે. શનિનો ત્રિશાંશ હોય તો દાસી થાય છે. ગુરુનો ત્રિશાંશ હોય તો સચ્ચરિત્રા, બુદ્ધનો ત્રિશાંશ હોય તો માયાવતી ધૃત અને શુક્રનો ત્રિશાંશ હોય તો એ ઉતાવળી થાય છે. શુક્ર રાશિ એટલે કે વૃષ તુલામાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો નારી ભૂંડા સ્વભાવની, શનિનો ત્રિશાંશ હોય તો પુનર્ભૂ એટલે બીજો પતિ કરનારી, એટલે કે પુનર્ભૂ કહેવાથી સિદ્ધ થયું કે એનો જન્મ શુદ્ર કુળમાં થાય છે, કેમ કે શુદ્ર જાતિમાં સ્ત્રીના પુનર્વિવાહની પ્રથા છે. શનિનો ત્રિશાંશ હોય તો પુનર્ભૂ બીજો પતિ કરનારી, ગુરુનો ત્રિશાંશ હોય તો ગુણવતી, બુદ્ધનો ત્રિશાંશ હોય તો કળાઓને જાણનારી અને શુક્રનો ત્રિશાંશ હોય તો લોકમાં વિખ્યાત થાય છે. બુધ રાશિ એટલે કે મિથુન કન્યામાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો માયાવતી, શનિનો હોય તો હિજડી, ગુરુનો ત્રિશાંશ હોય તો પતિવ્રતા, બુધનો હોય તો ગુણવતી અને શુક્રનો હોય તો ચંચલા હોય છે. ચંદ્ર રાશિ એટલે કર્કમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો નારી સ્વેચ્છાચારિણી, શનિનો હોય તો પતિ માટે ઘાતક, ગુરુનો હોય તો ગુણવતી, બુધનો હોય તો શિલ્પકળા જાણનારી અને શુક્રનો ત્રિશાંશ હોય તો નીચ સ્વભાવની હોય છે. સિંહ રાશિસ્થ લગ્ન કે ચંદ્રમામાં જો મંગળનો ત્રિશાંશ હોય તો પુરુષ જેવું આચરણ કરનારી, શનિનો હોય તો ઉલટા સ્વભાવની, ગુરુનો હોય તો રાણી, બુધનો હોય તો પુરુષ જેવી બુદ્ધિ ધરાવતી અને શુક્રનો ત્રિશાંશ હોય તો અગમ્ય ગામીની હોય છે. ગુરુ રાશિ એટલે કે ધનુ મીનમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો નારી ગુણવંતી, શનિનો હોય તો ભોગોમાં અલ્પ આસક્તિ રાખનારી, ગુરુનો હોય તો ગુણવતી, બુધનો હોય તો જ્ઞાનવતી અને શુક્રનો ત્રિશાંશ હોય તો પતિવ્રતા હોય છે. શનિ રાશિ એટલે કે મકર કુંભમાં સ્થિત લગ્ન કે ચંદ્રમામાં મંગળનો ત્રિશાંશ હોય તો સ્ત્રી દાસી, શનિનો હોય તો નીચ પુરુષમાં આસક્ત, ગુરુનો હોય તો પતિવ્રતા, બુધનો હોય તો દુષ્ટ સ્વભાવની અને શુક્રનો ત્રિશાંશ હોય તો સંતાન વિહોણી હોય છે. આ રીતે લગ્ન અને ચંદ્રને આશ્રિત રાશિઓના ફળ ગ્રહોના બળ અનુસાર ઓછા કે વધારે સમજવા જોઈએ. શુક્ર અને શનિ એ બંને પરસ્પર નવમાંશમાં, શુક્રના નવમાંશમાં શનિ અને શનિના નવમાંશમાં શુક્ર હોય અથવા શુક્ર રાશિ વૃષ તુલાના લગ્નમાં કુંભનો નવમાંશ હોય તો આ બંને યોગોમાં જન્મ લેનારી સ્ત્રી કામાગ્નિથી સંતપ્ત થઈને સ્ત્રીઓ સાથે પણ ક્રીડા કરે છે. પતિભાવ. સ્ત્રીના જન્મ લગ્નથી સપ્તમ ભાવમાં કોઈ ગ્રહ ન હોય તો એનો પતિ કુત્સિત હોય છે. સપ્તમ સ્થાન નિર્બળ હોય અને એના પર શુભ ગ્રહની દ્રષ્ટિ ન હોય તો એ સ્ત્રીનો પતિ નપુંસક હોય છે. સપ્તમ સ્થાનમાં બુધ અને શનિ હોય તો પણ પતિ નપુંસક હોય છે. જો સપ્તમ ભાવમાં ચર રાશિ હોય તો એનો પતિ પરદેશવાસી હોય છે. સપ્તમ ભાવમાં સૂર્ય હોય તો એ સ્ત્રીને પતિ ત્યજી દે છે. મંગળ હોય તો એ સ્ત્રી બાળ વિધવા હોય છે. શનિ સપ્તમ ભાવમાં પાપગ્રહથી દ્રષ્ટ હોય તો એ સ્ત્રી કન્યા અવિવાહિતા રહીને જ વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. જો સપ્તમ ભાવમાં એકથી વધુ ગ્રહો હોય તો પણ સ્ત્રી વિધવા થાય છે. શુભ અને પાપગ્રહ બંને હોય તો એ પુનર્ભૂ હોય છે. જો સપ્તમ ભાવમાં પાપગ્રહ નિર્બળ હોય અને એના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો પણ સ્ત્રી પોતાના પતિ દ્વારા ત્યજવામાં આવે છે. નહીં તો શુભગ્રહની દ્રષ્ટિ હોતા એ પતિપ્રિયા હોય છે. મંગળના નવમાંશમાં શુક્ર અને શુક્રના નવમાંશમાં મંગળ હોય તો એ સ્ત્રી પરપુરુષમાં આસક્ત હોય છે. આ યોગમાં ચંદ્રમા જો સપ્તમ ભાવમાં હોય તો એ પોતાના પતિની આજ્ઞાથી કાર્ય કરે છે. જો ચંદ્રમા અને શુક્રથી સંયુક્ત શનિ તથા મંગળની રાશિ મકર, કુંભ, મેષ અને વૃશ્ચિક લગ્નમાં હોય તો એ સ્ત્રી ઉલટા સ્વભાવની હોય છે. જો કહેલ લગ્ન પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો એ સ્ત્રી પોતાની માતા સહિત ઉલટા સ્વભાવની હોય છે. જો સપ્તમ ભાવમાં મંગળનો નવમાંશ હોય અને એના પર શનિની દ્રષ્ટિ હોય તો એ નારી રોગયુક્ત યોનિ ધરાવતી હોય છે. જો સપ્તમ ભાવમાં શુભગ્રહનો નવમાંશ હોય તો એ પતિની વહાલી હોય છે. શનિની રાશિ કે નવમાંશ સપ્તમ ભાવમાં હોય તો એ સ્ત્રીનો પતિ વૃદ્ધ અને મૂર્ખ હોય છે. સપ્તમ ભાવમાં મંગળની રાશિ કે નવમાંશ હોય તો એનો પતિ સ્ત્રી લોલુપ અને ક્રોધી હોય છે. બુધની રાશિ કે નવમાંશ હોય તો વિદ્વાન અને બધા કાર્યોમાં નિપુણ હોય છે. ગુરુની રાશિ કે નવમાંશ હોય તો જીતેન્દ્રિય અને ગુણવાન હોય છે. ચંદ્રમાની રાશિ કે નવમાંશ હોય તો કામી અને કોમળ હોય છે. શુક્રની રાશિ કે નવમાંશ હોય તો ભાગ્યશાળી તથા રૂપાળો હોય છે. સૂર્યની રાશિ કે નવમાંશ સપ્તમ ભાવમાં હોય તો એ સ્ત્રીનો પતિ અત્યંત કોમળ અને વધુ કાર્ય કરનારો હોય છે. શુક્ર અને ચંદ્રમા લગ્ન હોય તો એ સ્ત્રી સુખી અને ઈર્ષાળુ હોય છે. જો બુધ અને ચંદ્રમા લગ્નમાં હોય તો કળાઓને જાણનારી તથા સુખી અને ગુણિયલ હોય છે. શુક્ર અને બુધ લગ્નમાં હોય તો સૌભાગ્યવતી, કળાઓને જાણનારી અને બહુ સુંદર હોય છે. લગ્નમાં ત્રણ શુભ ગ્રહો હોય તો એ અનેક પ્રકારના શુભ ધન અને ગુણોથી યુક્ત હોય છે. પાપગ્રહ અષ્ટમ ભાવમાં હોય તો એ સ્ત્રી અષ્ટમેશ, જે ગ્રહના નવમાંશમાં હોય એ ગ્રહના પૂર્વકથિત બાલ્ય વગેરે અવસ્થામાં વિધવા થાય છે. જો દ્વિતીય ભાવમાં શુભ ગ્રહ હોય તો એ સ્ત્રી પોતે જ પતિની સમક્ષ મરણ પામે છે. કન્યા વૃશ્ચિક, સિંહ કે વૃષ રાશિમાં ચંદ્રમા હોય તો સ્ત્રી ઓછા સંતાન ધરાવતી હોય છે. જો શનિ મધ્યમ બળવાન તથા ચંદ્રમા, શુક્ર અને બુધ એ ત્રણે નિર્બળ હોય તથા શેષ ગ્રહો રવિ, મંગળ અને ગુરુ સબળ થઈને વિષમ રાશિ લગ્નમાં હોય તો એ સ્ત્રી કદરૂપ હોય છે. ગુરુ, મંગળ, શુક્ર, બુધ એ ચારેય બળવાન થઈને સમરાશિના લગ્નમાં રહેલ હોય તો એ સ્ત્રી અનેક શાસ્ત્રોને અને બ્રહ્મને જાણનારી તથા લોકમાં વિખ્યાત થાય છે. જે સ્ત્રીના જન્મલગ્નથી સપ્તમમાં પાપગ્રહ હોય અને નવમ ભાવમાં કોઈ ગ્રહ હોય તો સ્ત્રી પૂર્વકથિત નવમસ્ત ગ્રહજનિત પ્રવજ્ઞાને પ્રાપ્ત થાય છે. આ કીધેલા વિષયોનો વિવાહ વરણ કે પ્રશ્નકાળમાં પણ વિચાર કરવો જોઈએ. નિર્વાણ એટલે કે મૃત્યુનો વિચાર. લગ્નથી અષ્ટમ ભાવને જે ગ્રહો જુએ છે એમાં જે બળવાન હોય એના ધાતુ એટલે કપિત વાતના પ્રકોપથી જાતક સ્ત્રી પુરુષનું મરણ થાય છે. અષ્ટમ ભાવમાં જે રાશિ હોય તે કાળ પુરુષના જે અંગ મસ્તક વગેરેમાં પડતી હોય એ અંગમાં રોગ થવાથી જાતકનું મૃત્યુ થાય છે. ઘણા ગ્રહોની દ્રષ્ટિ કે યોગ હોય તો તે ગ્રહોથી સંબંધિત રોગો વડે મરણ થાય છે. જેમ કે અષ્ટમમાં સૂર્ય હોય તો અગ્નિથી, ચંદ્રમા હોય તો જળથી, મંગળ હોય તો શસ્ત્રઘાતથી, બુધ હોય તો તાવથી, ગુરુ હોય તો અજ્ઞાત રોગથી, શુક્ર હોય તો તરસથી અને શનિ હોય તો ભૂખથી મરણ થાય છે. તથા અષ્ટમ ભાવમાં ચર રાશિ હોય તો પરદેશમાં, સ્થિર રાશિ હોય તો સ્વસ્થાનમાં અને દ્વિષ્વભાવ રાશિ હોય તો માર્ગમાં મૃત્યુ થાય છે. સૂર્ય અને મંગળ જો 10 અથકે 4 ભાવમાં હોય તો પર્વત વગેરે ઊંચા સ્થળેથી પડીને મનુષ્યનું મરણ થાય છે. 4, 7, 10 ભાવોમાં જો શનિ, ચંદ્ર, મંગળ હોય તો કૂવામાં પડીને મરણ થાય છે. કન્યા રાશિમાં રવિ અને ચંદ્રમાં બંને હોય એમના પર પાપગ્રહની દ્રષ્ટિ હોય તો પોતાના સંબંધી દ્વારા મરણ થાય છે. જો વયોદય એટલે કે મીન લગ્નમાં ચંદ્રમા અને સૂર્ય બંને હોય તો જળમાં મરણ થાય છે. જો મંગળની રાશિમાં સ્થિત ચંદ્રમા બે પાપગ્રહોની વચ્ચે હોય તો શસ્ત્ર કે અગ્નિથી મરણ થાય છે. મકરમાં ચંદ્રમા અને કર્કમાં શનિ હોય તો જલોદર રોગથી મૃત્યુ થાય છે. કન્યા રાશિમાં સ્થિત ચંદ્રમા બે પાપગ્રહોની વચ્ચે હોય તો રક્તશોષ એટલે કે રક્તશય રોગથી મરણ થાય છે. જો બે પાપગ્રહોની વચ્ચે સ્થિત ચંદ્રમા શનિની રાશિ મકર અને કુંભમાં હોય તો રજ્જુ એટલે કે દોરડું અગ્નિ અથવા ઊંચા સ્થાનથી પડીને મૃત્યુ થાય છે. પાંચ નવ ભાવોમાં પાપગ્રહો હોય અને એમના પર શુભગ્રહની દ્રષ્ટિ ન હોય તો બંધનથી મરણ થાય છે. અષ્ટમ ભાવમાં પાસ સર્પ કે નિગડ દ્રિષ્કાણ હોય તો પણ બંધનથી જ મૃત્યુ થાય છે. પાપગ્રહ સાથે બેઠેલો ચંદ્રમા જો કન્યા રાશિમાં હોય અને સપ્તમ ભાવમાં સ્થિત હોય તથા મેષમાં શુક્ર અને લગ્નમાં સૂર્ય હોય તો પોતાના ઘરમાં પત્નીના નિમિત્તે મરણ થાય છે. ચતુર્થ ભાવમાં મંગળ કે સૂર્ય હોય, દસમ ભાવમાં શનિ હોય અને લગ્ન પાંચ નવ ભાવોમાં પાપગ્રહ સહિત ચંદ્રમા હોય અથવા ચતુર્થ ભાવમાં સૂર્ય અને દસમમાં મંગળ રહીને ક્ષીણ ચંદ્રમાથી દ્રષ્ટ હોય તો આ યોગોમાં લાકડાથી ધવાઈને મનુષ્યને મૃત્યુ થાય છે. જો આઠ દસ લગ્ન તથા ચાર ભાવોમાં ક્ષીણ ચંદ્રમા મંગળ શનિ અને સૂર્ય હોય તો લાકડીના પ્રહારથી મરણ થાય છે. જો એ જ ગ્રહો ક્ષીણ ચંદ્રમાં મંગળ શનિ તથા સૂર્ય દસ ના નવ લગ્ન અને પાંચ ભાવોમાં હોય તો મુદગર વગેરેના આઘાતથી મૃત્યુ પામે છે. જો ચાર સાત દસ ભાવો ક્રમશઃ મંગળ રવિ અને શનિ હોય તો શસ્ત્ર અગ્નિ તથા રાજા દ્વારા મરણ થાય છે. જો શનિ ચંદ્રમા અને મંગળ એ બે ચાર દસ ભાવોમાં હોય તો કીડાઓના કરડવાથી શરીરનું પતન એટલે મરણ થાય છે. જો દસમ ભાવમાં સૂર્ય અને ચતુર્થ ભાવમાં મંગળ હોય તો વાહન પરથી પડવાના કારણે મૃત્યુ થાય છે. જો ક્ષીણ ચંદ્રમા સાથે મંગળ સપ્તમ ભાવમાં હોય તો યંત્ર એટલે મશીનના આઘાતથી મરણ થાય છે. જો મંગળ શનિ અને ચંદ્રમાએ તુલા મેષ તથા શનિની રાશિ મકર કુંભમાં હોય અથવા ક્ષીણ ચંદ્રમા સૂર્ય અને મંગળ એ દસ સાત ચાર ભાવોમાં સ્થિત હોય તો વિષ્ટાની સમીપ મૃત્યુ થાય છે. ક્ષીણ ચંદ્રમા પર મંગળની દ્રષ્ટિ હોય અને શનિ સપ્તમ ભાવમાં હોય તો ગુહ્ય એટલે મસા વગેરે રોગ કે કીડા શસ્ત્ર અગ્નિ અથવા લાકડાના આઘાતથી મરણ થાય છે. મંગળ સહિત સૂર્ય સપ્તમ ભાવમાં, શનિ અષ્ટમમાં અને ક્ષીણ ચંદ્રમા ચતુર્થ ભાવમાં હોય તો પક્ષી દ્વારા મરણ થાય છે. જો લગ્ન પાંચ આઠ નવ ભાવમાં સૂર્ય મંગળ શનિ અને ચંદ્રમા હોય તો પર્વત શિખર પર પડવાના કારણે અથવા વજ્રપાતથી કે દિવાલ પડવાથી મૃત્યુ થાય છે. લગ્નથી બાવીસમો દ્રેષ્કાણ અર્થાત અષ્ટમ ભાવનો દ્રેષ્કાણ જે હોય એનો સ્વામી અથવા અષ્ટમ ભાવનો સ્વામી એ બંને કે એ બેમાંથી જે બળવાન હોય એ પોતાના ગુણોથી પૂર્વોક્ત અગ્નિ શસ્ત્ર વગેરે દ્વારા મનુષ્ય માટે મરણકારક બને છે. લગ્નમાં જે નવમાંશ હોય છે એનો સ્વામી જો ગ્રહ હોય એના સમાન સ્થાનમાં અર્થાત એ જ રાશિમાં હોય એ રાશિના જેવું સ્થાન જણાવવામાં આવ્યું છે એવા સ્થાનમાં તથા એના પર જે ગ્રહનો યોગ કે દ્રષ્ટિ હોય એના સ્થાનમાં પરદેશમાં મનુષ્યનું મરણ થાય છે તથા લગ્નના જેટલા અંશ અનુદિત ભોગ્ય હોય એ અંશોમાં જેટલો સમય હોય એટલે કે ત્રીસ અંશોમાં મધ્યમાનથી પાંચ ઘટી સમય થાય છે એ અનુસાર સમય સમજવો જોઈએ તેટલા સમય સુધી મરણકાળમાં મોહ થાય છે. જો એના પર પોતાના સ્વામીની દ્રષ્ટિ હોય તો એનાથી બમણા અને શુભગ્રહની દ્રષ્ટિ હોય તો એનાથી ત્રણ ગણા સમય સુધી મોહ થાય છે. આ વિષયની બીજી વાતો પોતાની બુદ્ધિથી વિચારીને સમજવી જોઈએ. સૌ પરિણામ અષ્ટમ સ્થાનમાં જે પ્રકારનો દ્રેષ્કાણ હોય એ અનુસાર દેહધારીનું મૃત્યુ અને એના સબના પરિણામ પર વિચાર કરવો જોઈએ. જેમ કે અગ્નિ પાપગ્રહનો દ્રેષ્કાણ હોય તો મૃત્યુ પછી એનું સબ બાળીને ભસ્મ કરવામાં આવે છે. જળ એટલે કે સૌમ્ય દ્રેષ્કાણ હોય તો જળમાં ફેંકવામાં આવતા એ ત્યાં જ ગળી જાય છે. જો સૌમ્ય દ્રેષ્કાણ પાપગ્રહથી યુક્ત કે પાપ દ્રેષ્કાણ શુભગ્રહથી યુક્ત હોય તો મળદું ન તો બાળવામાં આવે છે કે ન તો જળમાં ગળાવવામાં આવે છે, પરંતુ સૂર્યકિરણને હવાથી સુકાઈ જાય છે. જે સર્પ દ્રેષ્કાણ એટલે કે આગળ પુષ્ઠ 316 પર દ્રેષ્કાણના સ્વરૂપ જુએ એમાં સર્પ દ્રેષ્કાણ આપેલો છે. સર્પ દ્રેષ્કાણ અષ્ટમ ભાવમાં હોય તો એ મળદાને શિયાળ અને કાગડા વગેરે ફાડી ખાય છે. પૂર્વ જન્મ સ્થિતિ સૂર્ય અને ચંદ્રમામાં જે વધુ બળવાન હોય એ દ્રેષ્કાણમાં સ્થિત હોય એ દ્રેષ્કાણના સ્વામી અનુસાર પૂર્વજન્મની સ્થિતિ સમજવામાં આવે છે. જેમ કે ઉક્ત દેશકાળનો સ્વામી ગુરુ હોય તો જાતક પૂર્વજન્મમાં દેવલોકમાં હતો. ચંદ્રમા કે શુક્ર દેશકાળનો સ્વામી હોય તો તે પિતૃલોકમાં હતો. સૂર્ય કે મંગળ દેશકાળનો સ્વામી હોય તો એ જાતકના અગાઉ જન્મમાં પણ મૃત્યુલોકમાં જ હતો, અને શનિ કે બુધ હોય તો તે અગાઉ નરકલોકમાં રહ્યો છે, એમ સમજવું જોઈએ. જો ઉક્ત દેશકાળનો સ્વામી ઉચ્ચ હોય તો જાતક પૂર્વજન્મમાં દેવાદિલોકમાં શ્રેષ્ઠ હતો. જો ઉચ્ચ અને નીચના મધ્યમાં હોય તો તેવા લોકમાં તેની મધ્યમાં મધ્યમ સ્થિતિ હતી, અને જો નીચ હોય તો તે લોકમાં નિમ્ન કોટીની અવસ્થામાં હતો, એવું ઉચ્ચ અને નીચ સ્થાનના તારતમ્યથી સમજવું જોઈએ. ગતિ ભાવી ગતિ અથવા તો ભાવિ જન્મની સ્થિતિ. ષષ્ઠ અને અષ્ટમ ભાવના દ્રષ્ટાણોના સ્વામીમાંથી જે વધુ બળવાન હોય, મર્યા પછી જાતક એ જ ગ્રહના પૂર્વદર્શિત લોકમાં જાય છે, તથા સપ્તમ સ્થાનમાં સ્થિત ગ્રહ બળવાન હોય તો એ પોતાના લોકમાં લઈ જાય છે. મોક્ષ યોગ. જો બૃહસ્પતિ પોતાની ઉચ્ચ રાશિમાં હોય અને 6, 1, 4, 7, 8, 10 અથવા 12માં શુભ ગ્રહના નવમાંશમાં હોય અને અન્ય ગ્રહો નિર્બળ હોય તો મરણ થતાં મનુષ્યનો મોક્ષ થાય છે. આ યોગ જન્મ અને મરણ બંને કાળથી જોવો જોઈએ. અજ્ઞાત જન્મ સમયને જાણવાનો પ્રકાર. જો વ્યક્તિના આધાન કે જન્મનો સમય અજ્ઞાત હોય, એના પ્રશ્ન લગ્નથી જન્મ સમય સમજવો જોઈએ. પ્રશ્ન લગ્નના પૂર્વાર્ધ 15 અંશ સુધીમાં, ઉત્તરાયણ અને ઉત્તરાર્ધ 15 અંશ સુધીમાં દક્ષિણાયન જન્મનો સમય સમજવો જોઈએ. 23 એટલે દ્રેષ્કાણ દ્વારા ક્રમનુસાર લગ્ન 5, 9 રાશિમાં ગુરુ સમજીને પછી પ્રશ્નકર્તાની વય અનુસાર વર્ષમાનની કલ્પના કરવી જોઈએ. અર્થાત લગ્નમાં પ્રથમ દ્રેષ્કાણ હોય તો પ્રશ્નકર્તાના જન્મ સમયે લગ્ન રાશિમાં જ ગુરુ હતો. દ્વિતીય દેશકાણ હોય તો પ્રશ્ન લગ્નથી 5મી રાશિમાં, તૃતીય દ્રેષ્કાણ હોય તો પ્રશ્ન લગ્નથી 9મી રાશિમાં લગ્ન જન્મકાલીન ગુરુની સ્થિતિ સમજવી. પછી વર્તમાન સમયમાં ગુરુની રાશિ સુધી ગણીને વર્ષ સંખ્યા બનાવી. આ રીતે સંખ્યા 12થી ઓછી જ થશે. એટલા વર્ષની વય જો પ્રશ્નકર્તાના અનુમાન પ્રમાણે બરાબર હોય તો બરાબર માનવી, નહીં તો એ સંખ્યામાં 12 ઉમેરતા જવું. જ્યારે પ્રશ્નકર્તાની વય અનુસાર વર્ષ સંખ્યાનું અનુમાન થઈ જાય તો એ સંખ્યાને વર્તમાન સંવંતમાં ઘટાડવાથી પ્રશ્નકર્તાનો જન્મ સંવંત થશે. એ સંવંતમાં ગુરુ એ રાશિમાં મળશે જ, ભલે એક વર્ષ આગળ મળે કે પાછળ. જ્યાં એ રાશિમાં ગુરુ મળે એ જ પ્રશ્નકર્તાનો જન્મ સંવંતસર સમજવો જોઈએ. પછી કહેલી પદ્ધતિથી અયનનું જ્ઞાન મેળવવું જોઈએ. લગ્નમાં સૂર્ય હોય તો ગ્રીષ્મ ઋતુ, નહીં તો અન્ય ગ્રહોની ઋતુનું વર્ણન અગાઉ કરવામાં આવ્યું છે. અયન અને ઋતુમાં ભિન્નતા હોય તો ચંદ્રમા, બુધ અને ગુરુની ઋતુઓમાં સ્થાનમાં ક્રમનુસાર શુક્ર મંગળ શનિની ઋતુ પરિવર્તિત કરીને સમજવી જોઈએ. તથા ઋતુ બધી રીતે સૂર્યની રાશિથી 16 માસથી જ ગ્રહણ કરવી જોઈએ. આ રીતે અયન અને ઋતુનું જ્ઞાન થતાં લગ્નના દ્રષ્ટકાળમાં પૂર્વાર્ધ હોય તો ઋતુનો પ્રથમ માસ, ઉત્તરાર્ધ હોય તો દ્વિતીય માસ સમજવો જોઈએ. તથા દ્રષ્ટકાળના પૂર્વાર્ધ કે ઉત્તરાર્ધના ભુક્તાંશોથી અનુપાત, એટલે કે ત્રિરાશિ આ પ્રમાણે છે, એટલે ભુક્તાંશ અનુપાત દ્વારા તિથિ, સૂર્યના ગત અંશ વગેરેનું જ્ઞાન કરવું જોઈએ. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ. ત્રિરાશિ આ પ્રમાણે છે. 5 અંશની કલા એટલે કે 300માં 30 તિથિઓ અંશ છે, તો મુક્ત દ્રષ્ટકાણાર્ધાંશની કલામાં શું એટલે કેટલી થશે? આની ઉત્તરક્રિયા નીચે જુઓ. માની લો કોઈ અનાથ બાળકને પોતાના જન્મ સમયનું જ્ઞાન નથી. એની ઉંમર અનુમાનથી 8 કે 9 વર્ષની જણાય છે. એણે પોતાનો જન્મ સમય જાણવા માટે સંવંત 2010 જ્યેષ્ઠ શુક્લ શુદ્ધ પૂર્ણિમા ગુરુવારે પ્રશ્ન કર્યો. એ સમયની લગ્ન રાશિયાદિ 2, 14, 45 છે અને બૃહસ્પતિ રાશિયાદિ 1, 18, 2, 5 વૃષ રાશિમાં છે. અહીં લગ્નમાં દ્વિતીય દ્રષ્ટકાળ છે, તેથી લગ્ન મિથુનથી 5મી તુલા રાશિમાં એના જન્મ સમયમાં બૃહસ્પતિની સ્થિતિ છે એમ જણાયું. પ્રશ્ન સમયનો બૃહસ્પતિ વૃષમાં છે, જે તુલાથી 8મી સંખ્યામાં છે, તેથી ગત એટલે ગયેલી વર્ષ સંખ્યા 7 થઈ. એનાથી જણાયું કે આજથી 7, 19 તથા 31 વગેરે વર્ષો પહેલાં બૃહસ્પતિની તુલામાં સ્થિતિ હોઈ શકે છે, કેમ કે બૃહસ્પતિ એક રાશિમાં એક વર્ષ રહે છે. પરંતુ 7, 19, 31 સંખ્યાઓમાં 7 સંખ્યા જ પ્રશ્નકર્તાની વયની નજીક હોવાના કારણે આજથી 7 વર્ષ પહેલાં જન્મ સ્થિર થયો, તેથી પ્રશ્ન સંવંત 2010માંથી 7 ઘટાડવાથી બાકી 2003 જન્મનો સંવંત નિશ્ચિત થયો. એ સંવંતના પંચાંગને જોયું તો તુલામાં બૃહસ્પતિની સ્થિતિની જાણ થઈ રાશિના પૂર્વાર્ધમાં પ્રશ્નલગ્ન છે તેથી જન્મનો સમય ઉત્તરાયણ સિદ્ધ થયો તથા પ્રશ્નલગ્નમાં શુક્રનો દ્રષ્કાણ છે તેથી વસંત ઋતુ હોવાનો નિશ્ચય થયો. પ્રશ્નકાળમાં દ્વિતીય દ્રષ્કાણનો પૂર્વાર્ધ હોવાના કારણે વસંત ઋતુનો પ્રથમ માસ સોર ચૈત્ર જન્મનો માસ નિશ્ચિત થયો. આગળ દિવસ રાત્રિના જન્મનું જ્ઞાન. પ્રશ્ન લગ્નમાં દિન સંગ્નક રાત્રિ સંગ્નક રાશિઓ હોય તો વિલોમ ક્રમથી દિન સંગ્નક રાશિમાં રાત્રિ અને રાત્રિ સંગ્નક રાશિમાં દિવસ જન્મનો સમય સમજવો જોઈએ અને લગ્ન અંશાદિથી અનુપાત દ્વારા ઇષ્ટ ઘટી વગેરેને સમજવા જોઈએ. અહીં જે આગળનો પ્રશ્ન હતો કે જન્મનો માસ નિશ્ચિત, પછી પ્રશ્ન લગ્ન દ્રષ્કાળના ગતાંશાદી 445 કલા 285 વડે ગુણીને ગુણનફળ 8550 વડે ભાગવાથી લબ્ધ 28 અને 30 એ મીનમાં સૂર્યના ભુક્તાંશ થયા તેથી મેષથી 11મી રાશિ ઉમેરતા જન્મકાળનો સ્પષ્ટ સૂર્ય 11, 28, 30 થયો. આ ચૈત્ર શુક્લ સુદ 11 શુક્રવારે મળે છે તેથી પ્રશ્ન કરતા એ જ જન્મ માસ અને સંવંત નિશ્ચિત થયો. હવે ઇષ્ટકાળ જાણવા માટે એ દિવસે ઉદયકાલિક સ્પષ્ટ સૂર્ય રાશ્યાદી 11, 28, 15, 20 તથા સૂર્યની ગતિ 58, 45 છે તો નિશ્ચિત કરેલા જન્મકાલિક સૂર્ય 11, 28, 30 શૂન્ય અને ઉદયકાલિક સૂર્ય 11, 28, 15, 20 અંતર 14, 40 કલાને 60 વડે ગુણીને ગુણનફળ 880 સૂર્યની ગતિ 58, 45 વડે ભાંગતા લબ્ધિ ઘટ્યાદી 14, 59 થઈ. આ જન્મ સૂર્યથી વધુ હોવાના કારણે ઉદયકાળ પછીનો ઇષ્ટકાળ થયો. એના દ્વારા તાત્કાલિક અન્ય ગ્રહ અને લગ્નાદિ દ્વાદશ ભાવોનું સાધન કરીને જન્મપત્ર બને છે એ નષ્ટ જન્મપત્ર કહેવાય છે. એનાથી પણ અસલ જન્મપત્ર જેવું જ ફળ ઘટે છે. દિવસ રાત્રિ અહીં ત્રિરાશિ એવી છે કે 30 અંશમાં દિનમાન કે રાત્રિમાનનું ઘટી તો લગ્ન ભુક્તાંશ શું, એટલે અંશાદિથી અનુપાત દ્વારા ઇષ્ટ ઘટી વગેરેને સમજવા. જન્મલગ્નનું જ્ઞાન. હવે માત્ર જન્મલગ્ન જાણવા માટે પ્રશ્ન કરતા પ્રશ્ન કરે તો લગ્નથી જોતા 1, 5, 9 જે રાશિ બળવાનું હોય એ જ એનું જન્મલગ્ન સમજવું અથવા એ જે અંગનો સ્પર્શ કરીને પ્રશ્ન કરે એ અંગની રાશિને જ જન્મલગ્ન કહેવું જોઈએ. જન્મરાશિનું જ્ઞાન. જન્મરાશિ જાણવા માટે પ્રશ્ન કરતા પ્રશ્ન કરે તો પ્રશ્ન લગ્નથી જેટલે આગળ ચંદ્રમા હોય ચંદ્રમાંથી એટલે જ આગળ જે રાશિ હોય એ પૂછનારની જન્મરાશિ સમજવી જોઈએ. અન્ય પ્રકારે અજ્ઞાત જન્મકાળ વગેરેનું જ્ઞાન. પ્રશ્ન લગ્નમાં વૃષ કે સિંહ હોય તો લગ્ન રાશિ વગેરેને કલાત્મક બનાવીને 10થી ગુણાકાર કરવો. મિથુન કે વૃષિક હોય તો 8થી, મેષ કે તુલા હોય તો 7થી, મકર કે કન્યા હોય તો 5થી ગુણાકાર કરવો. બાકીની રાશિઓ એટલે કે કર્ક, ધનુ, કુંભ, મીન માંથી કોઈ લગ્ન હોય તો એની કલાનો પોતાની સંખ્યાથી જેમ કે કર્કનો 4 વડે ગુણાકાર કરવો. જો લગ્નમાં ગ્રહ હોય તો પછી એ જ ગુણનફળનો ગ્રહ ગુણકો સાથે પણ ગુણાકાર કરવો. જેમ કે બૃહસ્પતિ હોય તો 10 સાથે મંગળ હોય તો 8 સાથે શુક્ર હોય તો 7 સાથે બુધ હોય તો 5 સાથે અને અન્ય ગ્રહો સૂર્ય, શનિ અને ચંદ્રમાં હોય તો 5 સાથે ગુણાકાર કરવો. આ રીતે લગ્નની રાશિ મુજબ ગુણન તો નક્કી જ રહે છે. જો એમાં ગ્રહ હોય તો જ ગ્રહનું ગુણન પણ કરવું જોઈએ. જેટલા ગ્રહો હોય બધાના ગુણકથી ગુણાકાર કરવો જોઈએ. આ રીતે ગુણનફળને ધ્રુવપિંડ માની એને 7થી ગુણીને 27 દ્વારા ભાંગીને 1 વગેરે શેષ અનુસાર અશ્વિની આદિ જન્મ નક્ષત્ર સમજવા જોઈએ. આ પદ્ધતિમાં વિશેષતા એ છે કે આ સારી રીતે પ્રાપ્ત થયેલી સંખ્યામાં કદી 9 ઉમેરીને અને 9 અને કદી 9 ઘટાડીને નક્ષત્ર લેવામાં આવે છે. 9ને ઉમેરવા ઘટાડવાનો નિયમ એ છે કે પ્રશ્ન લગ્નમાં પ્રથમ દ્રષ્કાણ હોય તો 9 ઉમેરીને, બીજો દ્રષ્કાણ હોય તો 9 ઘટાડીને તથા મધ્યમ દ્રષ્કાણ હોય તો યથાપ્રાપ્ત નક્ષત્ર લેવું તથા પ્રાપ્ત ધ્રુવપિંડને 10થી ગુણીને ગુણનફળથી વર્ષ, ઋતુ અને માસ સમજવા. જેમ કે ગુણનફળને 120 વડે ભાંગીને બાકી તુલ્ય વર્ષ તથા એ જ ગુણનફળને 6 વડે ભાંગીને શેષ અનુસાર શિશિર વગેરે જ ઋતુ જાણવી તથા માસ જાણવો હોય તો ગુણનફળને 12 વડે ભાંગીને બાકી તુલ્ય ચિત્રાદિ માસ સમજવા. જો ઋતુજ્ઞાન થતાં માસ જાણવો હોય તો કહેલા ગુણનફળને બે વડે ભાંગીને એક શેષ વધે તો પ્રથમ અને બે શેષ વધે તો દ્વિતીય માસ સમજવો. દસ વડે સમજવા પક્ષ અને તિથિ જાણવા હોય તો ધ્રુવપિંડને આઠ સાથે ગુણીને બેથી ભાંગીને એક શેષ રહે તો શુક્લ પક્ષ અને બે શેષ રહે તો કૃષ્ણ પક્ષ સમજવો. એમાં પણ નવ ઉમેરીને કે ઘટાડીને સ્વીકારવું જોઈએ, અર્થાત ગુણનફળમાં નવ ઉમેરીને કે નવ ઘટાડીને ભાંગાકાર કરવો. એ જ રીતે પક્ષનું જ્ઞાન થતાં ગુણનફળમાં જ પંદર સાથે ભાંગીને શેષ અનુસાર પ્રતિપદા વગેરે તિથિ સમજવી તથા દિવસ રાત જાણવા હોય તો ધ્રુવપિંડને સાતથી ગુણીને બે વડે ભાગાકાર કર્યા પછી એક શેષ રહે તો દિવસ અને બે શેષ રહે તો રાત્રિ સમજવી. લગ્ન નવાંશ ઇષ્ટ ઘડી તથા હોરા જાણવી હોય તો ધ્રુવપિંડને પાંચથી ગુણીને પોતપોતાના વિકલ્પ અનુસાર અર્થાત લગ્ન જાણવા માટે બાર સાથે ઇષ્ટગતિ જાણવા માટે એટલે કે ઇષ્ટગતિનો આપણે ઇષ્ટગતિ કઈ રીતે કાઢવી નીચે જોઈએ, પહેલાં પૂર્ણ કરી લઈએ. ઇષ્ટગતિ જાણવા માટે સાઠ સાથે અથવા દિવસ કે રાત્રિનું જ્ઞાન થતાં દિનમાન કે રાત્રિમાનની ઘટી સાથે નવમાંશ માટે નવ સાથે તથા હોરા માટે બે સાથે ભાંગીને શેષ દ્વારા બધાને જાણવા જોઈએ. આ રીતે જેમના જન્મ સમય વગેરેનું જ્ઞાન ન થતું હોય એમના માટે આ બધી વાતોનો વિચાર કરવો જોઈએ. હવે ઇષ્ટગતિ કેમ કાઢવી આપણે જોઈએ. જેમ કે સંવંત 2010 ચૈત્ર શુક્લ 5 ગુરુવારે અનુમાન મુજબ 30 વર્ષની વય ધરાવતા કોઈ પુરુષે પોતાનો અજ્ઞાત જન્મ સમય જાણવા માટે પ્રશ્ન કર્યો. એ સમયની લગ્ન વૃષ રાશિયાદી 1/5/29 છે અને લગ્નમાં કોઈ ગ્રહ નથી એટલે લગ્ન રાશિયાદીની 2129 કલાનો વૃષ લગ્નના ગુણકાંક 10 વડે ગુણતા 21290 એ ધ્રુવપિંડ થયો. લગ્નમાં કોઈ ગ્રહ નથી તેથી બીજો ગુણક મળ્યો નહીં. હવે પ્રશ્નકર્તાની ગત વર્ષ સંખ્યા જાણવા માટે ધ્રુવપિંડને પછી 10 વડે ગુણીને ગુણનફળ 212921 વડે ભાંગવાથી બાકી 20 વર્ષ થઈ, પરંતુ આ સંખ્યા અનુમાન કરતાં થોડી નાની છે તેથી લગ્નમાં પ્રથમ દ્રેષ્કાણ હોવાના કારણે આગાત આવેલા શેષમાં 9 ઉમેરવાથી 29 થયું. આ જ સંભવિત વર્ષ હોવાના કારણે પ્રશ્નકર્તાના જન્મથી ગત ગયેલા વર્ષ થયા. આ સંખ્યાને વર્તમાન સંવંત 2010માં ઘટાડતા બાકી 1981 પ્રશ્નકર્તાનો જન્મ સંવંત થયો. ફરીથી માસ જાણવા માટે 10 વડે ગુણેલા ધ્રુવપિંડમાં 9 ઉમેરવામાં આવતા સરવાળો 212909 થયો. એને 12 વડે ભાંગવાથી શેષ 5 રહ્યા તેથી ચૈત્રથી 5મો શ્રાવણ જન્મ માસ થયો. પક્ષ જાણવા માટે ધ્રુવપિંડ 21290 8 વડે ગુણીને ગુણનફળ 1,70,320માં 9 ઉમેરીને એને 2 વડે ભાંગવાથી એક શેષ રહેવાના કારણે શુક્લ પક્ષ થયો. તિથિ જાણવા માટે એ જ 8 વડે ગુણેલા અને 9 ઉમેરેલા ધ્રુવપિંડ 1,70,329ને 15 વડે ભાગતા શેષ 8 રહ્યા તેથી ચતુર્થી તિથિ થઈ. ઇષ્ટઘટી જાણવા માટે ધ્રુવપિંડ 21290ને 5 વડે ગુણીને ગુણનફળમાં 9 ઉમેરીને યોગફળ સરવાળા એટલે કે 1,06,459ને 60 વડે ભાંગતા શેષ 19 રહ્યા એ જ ઇષ્ટ ઘટી થઈ. આ રીતે સંવંત 1981 શ્રાવણ શુક્લ 4ની ગત ઘટી 19 ઘટી વીતતા પ્રશ્નકર્તાનો જન્મ સમય નિશ્ચિત થયો. દ્રેષ્કાળનું સ્વરૂપ હાથમાં ફરસી લીધેલો કાળા વર્ણનો પુરુષ જેની આંખો લાલ હોય અને જે બધા જીવોની રક્ષા કરવામાં સમર્થ હોય એ મેષના પ્રથમ દ્રેષ્કાળનું સ્વરૂપ છે. તરસથી હેરાન એક પગે ચાલનાર ઘોડા જેવું મુખ લાલ વસ્ત્રધારી અને ઘડા જેવો આકાર આ મેષના દ્વિતીય દ્રેષ્કાળનું સ્વરૂપ છે. કપિલ વર્ણનો ક્રૂર દ્રષ્ટિનો ક્રૂર સ્વભાવનો લાલ વસ્ત્રધારી અને પોતાની પ્રતિજ્ઞા ભંગ કરનાર આ મેષના તૃતીય દ્રેષ્કાળનું સ્વરૂપ છે. ભૂખ અને તરસથી પીડિત કપાયેલા વાકડિયા કેસ તથા દૂધ જેવા ધોળા વસ્ત્ર આ વૃષના પ્રથમ દ્રેષ્કાળનું સ્વરૂપ છે. મલિન શરીર ભૂખથી પીડિત બકરા જેવું મુખ અને કૃષિ વગેરે કાર્યમાં કુશળ આ વૃષના બીજા દ્રેષ્કાળનું રૂપ છે. હાથી જેવું વિશાળકાય સરભ જેવા પગ સરભ કહેતા પુરાણોમાં સરભના 8 પગ કહેવામાં આવ્યા છે અને એને વાઘ અને સિંહ કરતાં પણ વધુ બળવાન તથા ભયંકર જણાવવામાં આવ્યું છે. પરંતુ આ પ્રાણી હવે ક્યાંય જોવા મળતું નથી. સરભનો બીજો અર્થ ઊંટ પણ છે એટલે કે હાથી જેવું વિશાળકાય સરભ જેવા પગ પિંગળ વર્ણ અને વ્યાકુળ ચિત્ત આ વૃષના ત્રીજા દ્રેષ્કાળનું સ્વરૂપ છે. સોયથી સીવવા પરવાનું કામ કરનારી રૂપાળી સુશીલા તથા સંતાન વિહોણી નારી જેણે હાથ ઊંચો કરી રાખ્યો છે. મિથુનનો પ્રથમ દ્રેષ્કાણ છે કવચ અને ધનુષ્ય ધારણ કરીને ઉપવનમાં ક્રીડા કરવાની ઈચ્છાથી ઉપવત ઉપસ્થિત ગરુડ જેવું મુખ ધરાવતો પુરુષ. મિથુનનો બીજો દ્રેષ્કાણ છે નૃત્ય વગેરેની કળામાં પ્રવીણ વરુણની જેમ રત્નોના અનંત ભંડારથી ભર્યો ભાદર્યો ધનુર્ધર વીર પુરુષ. મિથુનનો ત્રીજો દ્રેષ્કાણ છે ગણેશજી જેવો કંઠ, શુકર જેવું મુખ, સરભ જેવા પગ અને વનમાં રહેનાર. આ કર્કના પ્રથમ દ્રેષ્કાણનું રૂપ છે. માથા પર સર્પ ધારણ કરેલી પલાશની ડાળી પકડીને રડતી કર્કશાસ્ત્રી આ કર્કના બીજા દ્રેષ્કાણનું સ્વરૂપ છે. ચપટું મુખ, સાપથી વીંટળાયેલ, સ્ત્રીની શોધમાં નૌકામાં બેસીને જળમાં યાત્રા કરનાર પુરુષ આ કર્કના ત્રીજા દ્રેષ્કાણનું રૂપ છે. શિમળાના વૃક્ષ નીચે શિયાળ અને ગીધને લઈને રડતા કૂતરા જેવો મનુષ્ય આ સિંહના પ્રથમ દ્રેષ્કાણનું સ્વરૂપ છે. ધનુષ્ય અને કૃષ્ણ મૃગચર્મ ધારણ કરેલો સિંહ જેવો પરાક્રમી તથા ઘોડા જેવી આકૃતિ ધરાવતો મનુષ્ય આ સિંહના બીજા દ્રેષ્કાણનું સ્વરૂપ છે. ફળ અને ભોજ્ય પદાર્થ રાખનાર, લાંબી દાઢીથી સુશોભિત, રીછ જેવું મુખ અને વાનરો જેવા ચપળ સ્વભાવનો મનુષ્ય આ સિંહના ત્રીજા દ્રેષ્કાણનું રૂપ છે. ફૂલથી ભરેલો કળશ લીધેલી વિદ્યાભિલાક્ષિણી, મલિન વસ્ત્ર ધારણ કરનારી કુંવારી કન્યા આ કન્યા રાશિના પ્રથમ દ્રેષ્કાણનું સ્વરૂપ છે. હાથમાં ધનુષ્ય, આવક જાવકનો હિસાબ રાખનાર, શ્યામ વર્ણનું શરીર ધરાવનાર, લેખન કાર્યમાં ચતુર તથા રૂવાંટા ધરાવતો મનુષ્ય આ કન્યા રાશિના બીજા દ્રેષ્કાણનું સ્વરૂપ છે. ગોરા અંગો પર ધોયેલા સ્વચ્છ વસ્ત્ર, ઊંચું કદ, હાથમાં કળશ લઈને દેવ મંદિર તરફ જતી સ્ત્રી આ કન્યા રાશિના ત્રીજા દ્રેષ્કાણનો પરિચય છે. હાથમાં ત્રાજુ અને બાંટ લઈને બજારમાં વસ્તુઓ તોલનાર તથા વાસણોની કિંમત કાઢી આપનાર પુરુષ તુલા રાશિનો પ્રથમ દ્રેષ્કાણ છે. હાથમાં કળશ લઈને ભૂખ તરસથી વ્યાકુળ તથા ગીધ જેવું મુખ ધરાવતો પુરુષ જે પત્ની પુત્ર સાથે વિચરે છે તુલાનો બીજો દ્રેષ્કાણ છે. હાથમાં ધનુષ લઈને હરણનો પીછો કરનાર, કિન્નર જેવી ચેષ્ટાવાળો, સુવર્ણનું કવચ ધારણ કરનાર પુરુષ તુલાનો ત્રીજા દ્રેષ્કાણ છે. એક નારી જેના પગ વિવિધ પ્રકારના સાપ લપેટાયેલા હોવાથી શ્વેત દેખાય છે, સમુદ્રમાંથી કિનારા તરફ જઈ રહી છે, આ જ ઋષિકના પ્રથમ દ્રેષ્કાણનું રૂપ છે. જેના બધા અંગો સર્પોથી ઢંકાયેલા છે અને આકૃતિ કાચબા જેવી છે તથા જે સ્વામીના સુખની ઈચ્છા કરનારી છે આની સ્ત્રી ઋષિકનો બીજો દ્રેષ્કાણ છે. મલયગીરીનો નિવાસી સિંહ જેની મુખાકૃતિ કાચબા જેવી છે, કૂતરા સુવર અને હરણ વગેરેને ડરાવી રહ્યો છે એ જ ઋષિકનો ત્રીજો દ્રેષ્કાણ છે. મનુષ્ય જેવું મુખ ધરાવનાર, ઘોડા જેવું શરીર ધરાવતો, હાથમાં ધનુષ લઈને તપસ્વી અને યજ્ઞોની રક્ષા કરનાર પુરુષ ધનુ રાશિનો દ્રેષ્કાણ છે. ચંપા પુષ્પ જેવી કાંતિ ધરાવતી, આસન પર બેઠેલી, સમુદ્રના રત્નોને વધારનારી મધ્યમ કદની સ્ત્રી ધનુનો બીજો દ્રેષ્કાણ છે. દાઢી મૂછ વધારીને આસન પર બેસનાર, ચંપા પુષ્પ જેવો કાંતિમાન દંડ, પટ વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરનાર પુરુષ ધનુનો ત્રીજો દ્રેષ્કાણ છે. મગર જેવા દાંત, રૂવાંટાભર્યું શરીર અને સુવર જેવી આકૃતિ ધરાવતો પુરુષ મકરનો પ્રથમ દ્રેષ્કાણ છે. કમળદળ જેવા નેત્રો ધરાવતી આભૂષણાપ્રિયા શ્યામા સ્ત્રી મકરનો બીજો દ્રેષ્કાણ છે. હાથમાં ધનુષ્ય, કાંબળો, કળશ અને ક્વચ ધારણ કરનાર કિન્નર જેવો પુરુષ મકરનો ત્રીજો દ્રેષ્કાણ છે. ગીધ જેવું મુખ ધરાવનાર, તેલ, ઘી અને મધ પીવાની ઈચ્છા રાખનાર, કાંબળો ધારણ કરનાર પુરુષ કુંભનો પ્રથમ દ્રેષ્કાણ છે. હાથમાં લોખંડ, શરીર પર આભૂષણ તથા મસ્તક પર વાસણ રાખી મલિન વસ્ત્રો પહેરીને બળેલી ગાડી પર બેઠેલી સ્ત્રી કુંભનો બીજો દ્રેષ્કાણ છે. કાનમાં મોટા મોટા રૂવાંટા, શરીર પર શ્યામકાંતિ, મસ્તક પર મુગટ તથા હાથમાં ફળપાત્ર ધારણ કરનાર માણસનો વેપારી કુંભનો ત્રીજો દ્રેષ્કાણ છે. આભૂષણ બનાવવા માટે વિવિધ પ્રકારના રત્નોને હાથમાં લઈને સમુદ્રમાં નૌકા પર બેઠેલો પુરુષ મીનનો પ્રથમ દ્રેષ્કાણ છે. જેના મુખની કાંતિ ચંપાના પુષ્પ જેવી મનોહર છે તે પોતાના પરિવાર સાથે નૌકામાં બેસીને સમુદ્રની વચ્ચે થઈને તટ તરફ આવતી એ સ્ત્રી મીનનો બીજો દ્રેષ્કાણ છે. ખાડાની નજીક રહે છે તથા ચોર અને અગ્નિથી કષ્ટ પામીને રડતો, સર્પથી વીંટળાયેલો, નગ્ન શરીરનો પુરુષ મીન રાશિનો ત્રીજો દ્રેષ્કાણ છે. આ રીતે મેષ વગેરે 12 રાશિઓમાં તથા 36 દ્રેષ્કાણના રૂપ ક્રમાનુસાર જણાવવામાં આવ્યા છે મુનિશ્રેષ્ઠ નારદ. આને સંક્ષેપમાં જાતક નામનો સ્કંદ કહેવામાં આવ્યો છે. હવે લોકવ્યવહાર માટે ઉપયોગી સંહિતા સ્કંદનું વર્ણન સાંભળો. પૂર્વ ભાગ દ્વિતીય પાદ અધ્યાય 55, જે મૂળ નારદ પુરાણ પ્રમાણે છે, એમાં 55મો અધ્યાય, અને આપણે અનુખ્યાખા પ્રમાણે 51મા અધ્યાયનો આ ત્રીજો ભાગ, કે અધ્યાયની અંદર પણ લાંબી ભાગ હોવાથી આપણે એના અલગ અલગ કટકા કરેલા હતા, એમાં ત્રીજો ભાગ રેકોર્ડિંગ આપણું સમાપ્ત થયેલું છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.